श्री पद्म पुराण उत्तरखंड अध्याय 39। कार्तिक व्रत नु महात्मय। गुणवती ने कार्तिक व्रत ना पुण्य थी भगवान नी प्राप्ति। सूत जी कहे छे, एक समय नी वात छे, देवर्षि नारद कल्प वृक्ष ना दिव्य पुष्प लईने द्वारका मा भगवान श्री कृष्ण ना दर्शन करवा माटे आव्या। श्री कृष्णे स्वागत पूर्वक श्री नारद जी नो सत्कार करीने તેમને પાદ્ય અર્ધ્ય અર્પણ કર્યા પછી બેસવા માટે આસન આપ્યું। નારદજીએ તે દિવ્ય પુષ્પ ભગવાનને ભેટ આપ્યા। ભગવાને પોતાની 16,000 રાણીઓમાં તે ફૂલ વહેંચી દીધા। ત્યાર પછી એક દિવસ સત્યભામાએ પૂછ્યું, પ્રાણનાથ, મેં પૂર્વજન્મમાં કયું દાન તપ અથવા વ્રત કર્યું હતું જેથી હું મૃત્યુલોકમાં જન્મ લઈને પણ મૃત્યુભાવથી ઉપર ઉઠી ચૂકી છું, અર્થાત તમારી પત્ની થઈ છું। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય, એકાગ્ર ચિત્તે સાંભળો। તમે પૂર્વજન્મમાં જે કંઈ હતા અને જે પુણ્યદાયી વ્રતનું તમે અનુષ્ઠાન કર્યું હતું તે બધું તમને કહું છું। સતયુગના અંતમાં માયાપુરી એટલે કે હરદ્વારમાં અત્રિકુળમાં ઉત્પન્ન એક બ્રાહ્મણ રહેતા હતા જે દેવશર્મા નામે પ્રસિદ્ધ હતા। તેઓ વેદ વેદાંગોના પારંગત વિદ્વાની અતિથિ સેવી અગ્નિહોત્રી પરાયણ અને સૂર્યવ્રતના પાલનમાં તત્પર રહેનારા હતા। દરરોજ સૂર્યની આરાધના કરવાના કારણે તેઓ સાક્ષાત બીજા સૂર્યની જેમ તેજસ્વી લાગતા હતા। તેમની અવસ્થા બહુ થઈ ગઈ હતી। બ્રાહ્મણને કોઈ પુત્ર ન હતો, માત્ર એક પુત્રી હતી જેનું નામ ગુણવતી હતું। તેમણે પોતાના ચંદ્ર નામના શિષ્યની સાથે તેના લગ્ન કરી દીધા। તેઓ તે શિષ્યને જ પુત્રવત માનતા હતા અને તે જીતેન્દ્રિય શિષ્ય પણ તેમને પિતાતુલ્ય માનતો હતો। એક દિવસ તે બંને ગુરુ શિષ્ય દર્ભ અને સમિધા લેવા માટે ગયા અને હિમાલયની આસપાસના વનમાં આમ તેમ ભ્રમણ કરવા લાગ્યા। દરમિયાન એમણે એક ભયંકર રાક્ષસને આવતો જોયું। તે બંને ભયથી ધ્રુજવા લાગ્યા, તેઓ ભાગી જવામાં પણ અસમર્થ થઈ ગયા। ત્યાં સુધીમાં તો તે કાલરૂપી રાક્ષસે તે બંનેને મારી નાખ્યા। તે ક્ષેત્રના પ્રભાવથી તથા સ્વયં ધર્માત્મા હોવાના કારણે તે બંનેને મારા પાર્ષદોએ વૈકુંઠધામમાં પહોંચાડી દીધા। તેમણે જે જીવનભર સૂર્ય પૂજા વગેરે કર્યા હતા તે કર્મથી હું તેમના ઉપર બહુ સંતુષ્ટ હતો। સૂર્ય, શિવ, ગણેશ, વિષ્ણુ તથા શક્તિના ઉપાસકો પણ મને જ પ્રાપ્ત થાય છે। જેમ વરસાદનું પાણી બધી બાજુથી સમુદ્રમાં જાય છે તે જ પ્રમાણે આ પાંચેના ઉપાસક મારી પાસે આવે છે। હું એક જ છું છતાં લીલા અનુસાર ભિન્ન ભિન્ન નામ ધારણ કરીને પાંચ રૂપોમાં પ્રગટ થયો છું। જેમ કોઈ દેવદત્ત નામની એક જ વ્યક્તિ પુત્ર, પિતા વગેરે ભિન્ન ભિન્ન નામોથી ઓળખાય છે। સૌરાષ્ટ્ર, સેવા, ગણેશા, વૈષ્ણવાહા, શક્તિ પૂજકા, મામેવ પ્રાપ્નુ વંતિહ વર્ષાપહ સાગરમ યથા, એકો અહમ પંચધા જાતઃ ક્રીડયા નામ ભી કિલ દેવદત્તો યથા, કશ્ચિત પુત્ર અદ્યા અહના ન નામ ભી। 9મા અધ્યાયના 63-64 શ્લોક સંખ્યા। ત્યાર પછી ગુણવતીએ જ્યારે રાક્ષસના હાથે આ બંનેના મરાઈ જવાના સમાચાર સાંભળ્યા ત્યારે તે પિતા અને પતિના વિયોગ દુઃખથી કરુણ સ્વરમાં વિલાપ કરવા લાગી। હા ના, હાથ તમે બંને મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? હું અનાથ સ્ત્રી તમારા વિના શું કરીશ? હવે કોણ ઘરમાં બેઠેલી મુજ કુશળહીન દુખીણી સ્ત્રીનું ભોજન વસ્ત્ર દ્વારા પાલન કરશે? આ પ્રમાણે વારંવાર કરુણાજનક વિલાપ કરીને તે ઘણીવાર પછી શાંત થઈ। ગુણવતી શુભ કર્મ કરનારી હતી। તેણે ઘરનો બધો સામાન વેચીને પોતાની શક્તિ અનુસાર પિતા અને પતિનું પારલૌકિક કર્મ કર્યું। ત્યાર પછી તે એ જ નગરમાં નિવાસ કરવા લાગી। શાંત ભાવથી સત્ય સોચ વગેરેના પાલનમાં તત્પર થઈને ભગવાન વિષ્ણુના ભજનમાં સમય પસાર કરવા લાગી। તેણે પૂરા જીવન સુધી બે વ્રતોનું પાલન કર્યું, એક તો એકાદશીનો ઉપવાસ અને બીજું કાર્તિક માસનું સારી પેઠે સેવન। હે પ્રિય, આ બે વ્રત મને બહુ જ પ્રિય છે। એ પુણ્યપ્રદ પુત્ર અને સંપત્તિના દાતા તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે। જે કાર્તિક માસમાં સૂર્ય તુલા રાશિ પર હોય ત્યારે પ્રાતઃકાળે સ્નાન કરે છે તેઓ મહાપાતકી હોય તો પણ મુક્ત થઈ જાય છે। જે મનુષ્ય કાર્તિકમાં સ્નાન જાગરણ દીપદાન અને તુલસી વ્રતનું પાલન કરે છે તે સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે। જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓ જીવન મુક્ત છે। જે કાર્તિકમાં ત્રણ દિવસ પણ આ નિયમનું પાલન કરે છે તેઓ દેવતાઓને માટે વંદનીય થઈ જાય છે। પછી જે લોકોએ આ જન્મમાં કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે એના માટે તો કહેવાનું જ શું। આ પ્રમાણે ગુણવતી દર વર્ષે કાર્તિક વ્રત કરતી હતી। તે શ્રી વિષ્ણુની સેવામાં નિત્ય નિરંતર ભક્તિપૂર્વક મન લગાવેલું રાખતી હતી। એક સમયે જ્યારે જરા અવસ્થાથી તેના બધા અંગો દુર્લભ થઈ ગયા હતા અને તે સ્વયં પણ તાવથી વ્યથિત થતી તો પણ ચાલીને ગંગા સ્નાન માટે ગઈ। જેવો તેણે જળની અંદર પગ મૂક્યો તે જ સમયે ઠંડીથી વ્યથિત થઈને ધ્રુજતી રહીને નીચે પડી ગઈ। તે સમયે તેણે જોયું કે આકાશમાંથી વિમાન ઉતરી રહ્યું છે। જે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનારા શ્રી વિષ્ણુ રૂપધારી પાર્શ્વદથી સુશોભિત હતું અને તેની ઉપર ગરુડના ચિહ્નથી ધજા ફરકતી હતી। વિમાન નજીક આવતા તે દિવ્ય રૂપ ધારણ કરીને તેના પર બેસી ગઈ। તેના માટે ચામર ઢોળાતું હતું। મારા પાર્ષદો તેને વૈકુંઠમાં લઈ આવ્યા। વિમાનમાં બેઠેલી ગુણવતી પ્રજ્વલિત અગ્નિ જેવી તેજસ્વી દેખાતી હતી। કાર્તિક વ્રતના પુણ્યથી તેને મારી નિકટ સ્થાન પ્રાપ્ત થયું। ત્યાર પછી હું જ્યારે બ્રહ્મા વગેરે દેવતાઓની પ્રાર્થનાથી આ પૃથ્વી પર આવ્યો ત્યારે મારા પાર્ષદો પણ મારી સાથે જ આવ્યા। હે ભામિની, આ બધા યાદવો મારા પાર્ષદો છે। બધા મારા જેવા ગુણોથી શોભતા અને મારા પ્રિય છે। જે તમારા પિતા દેવ શર્મા હતા તે જ હવે સત્રાજિત થયા છે। હે શુભે, ચંદ્ર શર્મા જ અક્રૂર છે અને તમે ગુણવતી છો। કાર્તિક વ્રતના પુણ્યથી તમે મારી પ્રસન્નતા ખૂબ વધારી છે। પૂર્વ જન્મમાં તમે મારા મંદિરના દ્વાર પર જે તુલસી વાટિકા લગાવી હતી એના કારણે તમારા આંગણામાં કલ્પવૃક્ષ શોભી રહ્યું છે। પૂર્વકાળમાં તમે જે કાર્તિકમાં દીપદાન કર્યું હતું તેના પ્રભાવથી તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થઈ છે તથા તમે જે પોતાના વ્રત વગેરે કર્મોને પતિ સ્વરૂપ શ્રી વિષ્ણુની સેવામાં અર્પિત કર્યા હતા તેથી તમે મારા પત્ની થયા છો। મૃત્યુ પર્યંત જે કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે તેના પ્રભાવથી તમારો મારાથી કદી વિયોગ થશે નહીં। આ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક માસમાં વ્રત પરાયણ હોય છે તે મારા સમીપ આવે છે તે પ્રમાણે તમે મને પ્રસન્નતા આપતી રહીને અહીં આવી છો। માત્ર યજ્ઞ દાન તપ અને વ્રત કરનારા મનુષ્ય કાર્તિક વ્રતના પુણ્યની એક કળા પણ પ્રાપ્ત કરી શકતા નથી। સુતજી કહે છે, આ પ્રમાણે જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના મુખે પોતાના પૂર્વજન્મના પુણ્યમય વૈભવની વાત સાંભળીને મહારાણી સત્યભામા ઘણા પ્રસન્ન થયા। અધ્યાય 39મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।